વાલ્મીકિ રામાયણ કિષ્કિંધા કાંડ 22મો સર્ગ. સુગ્રીવ અને અંગદને પોતાના મનની વાત કહીને વાલીએ પ્રાણોનો ત્યાગ કરવો. વાલીના પ્રાણ મંદ પડી ગયા હતા. એ ધીરે ધીરે ઊંચા શ્વાસ લેતો રહીને બધી બાજુ જોવા લાગ્યો. સર્વપ્રથમ એણે પોતાની સામે ઊભેલા નાના ભાઈ સુગ્રીવને જોયા. યુદ્ધમાં જેમને વિજય પ્રાપ્ત થયો હતો એ વાનરરાજ સુગ્રીવને સંબોધીને વાલીએ અત્યંત સ્નેહપૂર્વક સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, સુગ્રીવ, પૂર્વજન્મના કોઈ પાપથી અવશ્ય ભાવી બુદ્ધિમોહે મને બળપૂર્વક ખેંચી લીધો હતો. તેથી હું તમને શત્રુ માનવા લાગ્યો હતો અને એ કારણે મારા દ્વારા જે તમારા અપરાધ થયા એ માટે તમારે મારા માટે દોષ દ્રષ્ટિ રાખવી ન જોઈએ. તાત, હું સમજુ છું. આપણા બંને માટે એક સાથે રહીને સુખ ભોગવવું ભાગ્યમાં લખાયેલું ન હતું. તેથી એ ભાઈઓમાં જે પ્રેમ હોવો જોઈએ એને રહીને આપણી વચ્ચે ઉલટાનો વેરભાવ ઉત્પન્ન થઈ ગયો. ભાઈ, તમે આજે જ આ વાનરોના રાજ્યનો સ્વીકાર કરો તથા મને પણ હવે યમરાજાના ઘરે જવા માટે તૈયાર સમજો. હું મારા જીવન, રાજ્ય, વિપુલ સંપત્તિ અને પ્રશંસાપાત્ર યશનો પણ સત્વરે ત્યાગ કરી રહ્યો છું. વીર રાજન, આ અવસ્થામાં હું જે કાંઈ કહીશ એ જો કે કરવું અઘરું છે, તો પણ તમે એ અવશ્ય કરજો. જુઓ, મારો પુત્ર અંગદ ધરતી પર પડ્યો અને મોઢું આંસુઓથી ભીનું છે. એ સુખમાં ઉછર્યો છે અને સુખ ભોગવવાને યોગ્ય છે. બાળક હોવા છતાં એ મૂર્ખ નથી. એ મને પ્રાણોથી પણ વિશેષ પ્રિય છે. મારા મરણ પછી તમે એને તમારા સગા પુત્રની જેવો માનજો. એના માટે કોઈ પણ સુખ સુવિધાની ઉણપ આવવા દેશો નહીં અને હંમેશા બધી જગ્યાએ એની રક્ષા કરતા રહેજો. વાનરરાજ, મારી જેમ તમે પણ એના પિતા, દાતા, બધા પ્રકારના રક્ષક અને ભયના પ્રસંગે અભય આપનારા છો. તારાનો આ તેજસ્વી પુત્ર તમારા જેવો જ પરાક્રમી છે. એ બધા રાક્ષસોના વધ ટાણે એ સદા તમારી આગળ રહેશે. આ બળવાન, તેજસ્વી, તરુણ તારાકુમાર અંગદ રણભૂમિમાં પરાક્રમ પ્રગટ કરતો રહીને પોતાને યોગ્ય કર્મ કરશે. સુષેણની પુત્રી આ તારા સૂક્ષ્મ વિષયોનો નિર્ણય કરવામાં તથા વિવિધ પ્રકારના ઉત્પાતોના એંધાણને સમજવામાં બધી રીતે કુશળ છે. એ જે કાર્યને કરવાનું કહે એને શંકારહિત થઈને કરજો. તારાની કોઈ પણ સંમતિનું પરિણામ અવળું આવતું નથી. શ્રીરામચંદ્રજીનું કાર્ય તમારે નિશંક થઈને કરવું જોઈએ. એ ન કરવાથી તમને પાપ લાગશે અને અપમાનિત થતા શ્રીરામચંદ્રજી તમને મારી નાખશે. સુગ્રીવ, મારી આ સોનાની દિવ્ય માળા તમે પહેરી લો. આમાં ઉદાર લક્ષ્મીનો વાસ છે. મારું મૃત્યુ થતાં આમાંની સ્ત્રી નષ્ટ થઈ જશે, તેથી અત્યારે જ પહેરી લો. વાલીએ ભાતૃસ્નેહના કારણે જ્યારે આવી વાતો કહી ત્યારે એના વધના કારણે એમને જે હર્ષ થયો હતો એનો ત્યાગ કરીને સુગ્રીવ ફરી દુઃખી થઈ ગયા. જાણે ચંદ્રમાને ગ્રહણ લાગી ગયું. વાલીના એ વચનથી સુગ્રીવનો વેરભાવ શાંત થઈ ગયો. તેઓ સાવધાન થઈને અનુકૂળ વર્તન કરવા લાગ્યા. એમણે ભાઈની આજ્ઞાથી એ સોનાની માળા ગ્રહણ કરી લીધી. સુગ્રીવને સ્વર્ણમાળા આપ્યા પછી વાલીએ શરીર ત્યાગવાનો નિશ્ચય કરી લીધો. પછી પોતાની સામે ઊભેલા પુત્ર અંગદ તરફ જોઈને સ્નેહપૂર્વક કહ્યું, બેટા, હવે દેશકાળને સમજો. ક્યારે અને ક્યાં કેવું વર્તન કરવું જોઈએ એનો નિશ્ચય કરીને એવું જ આચરણ કરો. સમય અનુસાર પ્રિય અપ્રિય સુખ દુઃખ જે કાંઈ આવી પડે એને સહન કરો, પોતાના હૃદયમાં ક્ષમાભાવ રાખો અને હંમેશા સુગ્રીવની આજ્ઞાને અધીન રહો. મહાબાહુ, સદા મારો લાડ પામીને જે રીતે તમે રહેતા આવ્યા છો, જો એવું જ વર્તન હવે પણ કરશો તો સુગ્રીવ તમારો વિશેષ આદર નહીં કરે. શત્રુદમન અંગદ, તમે એમના શત્રુઓને સાથ ન આપો, જે એમના મિત્રો નથી એમને પણ મળશો નહીં, અને પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખીને હંમેશા પોતાના સ્વામી સુગ્રીવના કાર્ય સાધવામાં સાથે રહીને એમના જ અધીન રહો. કોઈની સાથે વધુ પડતો પ્રેમ ન કરો અને પ્રેમનો તદ્દન અભાવ પણ ન થવા દો, કેમ કે બંને મોટા દોષ છે. તેથી મધ્યમ માર્ગ પર દ્રષ્ટિ રાખો. આટલું કહેતા બાણના પ્રહારથી અત્યંત ઘાયલ થયેલા વાલીની આંખો ફરવા લાગી. એમના ભયંકર દાંત પહોળા થઈ ગયા અને પ્રાણ પખેરું ઉડી ગયા. તે સમયે પોતાના યુદ્ધપતિનું મૃત્યુ થઈ જવાથી બધા શ્રેષ્ઠ વાનરો મોટે મોટેથી રડવા અને વિલાપ કરવા લાગ્યા. અરે રે, આજે વાનરરાજ વાલીના સ્વર્ગે સીધાવાથી સંપૂર્ણ કિષ્કિંધાપુરી સૂની થઈ ગઈ. ઉદ્યાનો પર્વતો અને વનો પણ સૂના થઈ ગયા. વાનર શ્રેષ્ઠ વાલીના હણાય જવાથી સમસ્ત વાનરો નિસ્તેજ થઈ ગયા. જેમના પરાક્રમથી સમસ્ત વન જંગલો પુષ્પોથી સદા ખીલેલા રહેતા હતા, આજે એટલે કે હવે એમના ન રહેવાથી આવું ચમત્કારી કાર્ય કોણ કરશે? એમણે જ મહાનુભાવ મહાબાહુ ગોલભ નામના ગંધર્વને ભયંકર યુદ્ધનો અવસર આપ્યો હતો. જે યુદ્ધ 15 વર્ષ સુધી સતત ચાલતું રહ્યું, દિવસે કે રાત્રે બંધ થતું ન હતું. ત્યાર પછી 16મું વર્ષ શરૂ થતા ગોલભ વાલીના હાથે હણાઈ ગયો. એ દુષ્ટ ગંધર્વનો વધ કરીને જે વિકરાળ દાઢવાળા વાલીએ આપણને બધાને અભયદાન આપ્યું હતું, એ જ આપણા સ્વામી વાનરરાજને કઈ રીતે મારી નાખવામાં આવ્યો? તે સમયે વીર વાનરરાજ વાલીના હણાઈ જવાથી વનોમાં વિચરનારા વાનરોને ત્યાં શાંતિ ન મળી. જેમ સિંહ ધરાવતા વિશાળ વનમાં સાંઢના માર્યા જવાથી ગાયો દુઃખી થઈ જાય છે, એવી જ દશા એ વાનરોની થઈ ગઈ. ત્યાર પછી શોકના સમુદ્રમાં ડૂબેલી તારાએ જ્યારે પોતાના મૃત્યુ પામેલા સ્વામી તરફ દ્રષ્ટિ નાખી, ત્યારે વાલીનું આલિંગન કરીને કપાયેલા વિશાળ વૃક્ષ સાથે લપેટાયેલી વેલની જેમ પૃથ્વી પર પડી ગઈ. આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર શ્રામણ આદિ કાવ્યના કિષ્કિંધાકાંડમાં 22મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.